શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 27-28. રાજા અશ્વપતિ દ્વારા સાવિત્રી ઉપાસના તથા ફળ સ્વરૂપ સાવિત્રી નામની કન્યાની ઉત્પત્તિ, સત્યવાનની સાથે સાવિત્રીનો વિવાહ, સત્યવાનનું મૃત્યુ, સાવિત્રી અને યમરાજનો સંવાદ. ભગવાન નારાયણ કહે છે, નારદ, જ્યારે અશ્વપતિ રાજાએ વિધિપૂર્વક ભગવતી સાવિત્રીની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કર્યો ત્યારે દેવી તેમની સામે પ્રગટ થયા. તેઓ હજારો સૂર્ય જેવા પ્રકાશમાન હતા. સાધ્વી સાવિત્રીજી હસતા હસતા જાણે મા પુત્રને કહેતી હોય એ રીતે રાજા અશ્વપતિને કહેવા લાગ્યા ત્યારે સાવિત્રી દેવીની પ્રભાથી ચારે દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. દેવી સાવિત્રી બોલ્યા, મહારાજ, તમારા મનમાં જે ઈચ્છા છે તેને હું જાણું છું. તમારી પત્નીની બધી ઈચ્છાઓ પણ મારાથી અજાણી નથી, તેથી બધું જ આપવા માટે હું તમારી સામે આવી છું. રાજન, તમારી પરમ સાધ્વી રાણીને દીકરી જોઈએ છે અને તમારે પુત્ર જોઈએ છે, તો ક્રમશઃ તમને બંને પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને દેવી સાવિત્રી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને રાજા પણ પોતાને ઘેર આવ્યા. રાજાને ત્યાં યથાસમય પ્રથમ કન્યાનો જન્મ થયો. તે કન્યાનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. તે એવી સુંદર હતી જાણે બીજા લક્ષ્મી જ હોય. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી અને સમય પ્રમાણે તે સુંદરી કન્યાના નવ યૌવનના લક્ષણો પ્રગટ થયા. ધુમત્સેન કુમાર સત્યવાનને તે પતિ બનાવવા ઈચ્છતી હતી, કારણ કે સત્યવાન સત્યવાદી સુશીલ અને અનેક ગુણોથી સંપન્ન હતો. રાજાએ રત્નોને આભૂષણોથી અલંકૃત પોતાની કન્યા સાવિત્રીને સત્યવાનને પ્રણાવી દીધી. સત્યવાન પણ પ્રસન્નતાપૂર્વક સાવિત્રી સાથે પોતાના ઘેર ચાલ્યો ગયો. એક વર્ષ વીતી ગયા પછી સત્ય પરાક્રમી સત્યવાન પોતાના પિતાની આજ્ઞા અનુસાર પ્રસન્નતાપૂર્વક ફળ અને લાકડા લેવા માટે જંગલમાં ગયો. તેની પાછળ પાછળ સાધ્વી સાવિત્રી પણ ગઈ. 22 વર્ષ સત્યવાન વૃક્ષ પરથી પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. મુને યમરાજ તેને જોઈને તેના અંગુષ્ઠ જેટલા સૂક્ષ્મ શરીરને સાથે લઈને યમપુરી જવા રવાના થઈ ગયા. ત્યારે સાધ્વી સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ગઈ. સંયમની પુરીના સ્વામી સાધુ શ્રેષ્ઠ યમરાજે સુંદરી સાવિત્રીને પાછળ આવતી જોઈને મધુર વાણીમાં કહ્યું. ધર્મરાજા બોલ્યા, અરે સાવિત્રી, તું આ મનુષ્ય દેહથી ક્યાં જઈ રહી છે? જો પતિદેવની સાથે જવાની તારી ઈચ્છા હોય તો પહેલા આ શરીરનો ત્યાગ કરી દે. મૃત્યુલોકનો જીવ આ પંચ મહાભૂતના શરીર સાથે મારા લોકમાં જઈ શકતો નથી. નશ્વર વ્યક્તિ નશ્વર લોકમાં જ જવાનો અધિકારી છે. સાધ્વી, તારો પતિ સત્યવાન ભારત ખંડમાં આવ્યો હતો, તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તેથી પોતાના કર્મફળ ભોગવવા માટે તે હવે મારા લોકમાં જઈ રહ્યો છે. પ્રાણીનો જન્મ કર્મથી જ થાય છે અને કર્મથી જ તેનું મૃત્યુ થાય છે. સુખ દુઃખ ભય અને શોક આ બધું કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કર્મના પ્રભાવથી જીવ ઇન્દ્ર પણ બની શકે છે. પોતાનું ઉત્તમ કર્મ જીવને બ્રહ્મપુત્ર બનાવી શકે છે. પોતાના શુભ કર્મના આધારે જીવ શ્રી હરિનો દાસ થઈને જન્માદિ વિકારોથી મુક્ત પણ થઈ શકે છે. બધી જ સિદ્ધિઓ અમરત્વ તથા શ્રી હરિના સાલોક્ય આદિ ચાર પ્રકારના પદ પણ પોતાના શુભ કર્મોના પ્રભાવથી મળી શકે છે. દેવતા મનુ રાજેન્દ્ર શિવ ગણેશ મુનિન્દ્ર તપસ્વી ક્ષત્રિય વૈશ્ય મલેચ્છ સ્થાવર જંગમ પર્વત રાક્ષસ કિન્નર અધિપતિ વૃક્ષ પશુ કિરાત અત્યંત સૂક્ષ્મ જંતુ કીડા દૈત્ય દાનવ તથા અસુર આ બધી યોનિઓ પ્રાણીને પોતાના કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે સાવિત્રીને કહીને યમરાજા મૌન થઈ ગયા. ભગવાન નારાયણ કહે છે, મુને, પતિવ્રતા સાવિત્રી યમરાજની વાત સાંભળીને ભક્તિ સાથે તેમની સ્તુતિ કરી. પછી તેમને પૂછવા લાગી. સાવિત્રીએ પૂછ્યું, ભગવાન, क्यों कार्य छे, क्या कर्म ना प्रभाव थी शू फल मळे छे, क्या फल में क्यों हेतु छे, कोण देह छे ने कोण देही छे, अथवा संसार में प्राणी कोनी प्रेरणा थी कर्म करे छे, ज्ञान बुद्धि शरीरधारियों ना प्राण इंद्रियो तथा तेना लक्षणों शू छे अने तेना देवता कोण छे, भोगता कोण छे, भोगवनार कोण छे ने भोग शू छे, जीव कोण छे ने परमात्मा कोण छे, तेनो मने परिचय आपवानी कृपा करो। धर्म राजा बोलिया, साध्वी साध्वी सावित्री, कर्म बे प्रकारना छे, शुभ ने अशुभ। वेदोक्त कर्म शुभ छे, तेना प्रभाव थी मनुष्य नु कल्याण छे, कल्याण थाय छे। वेद मां जेनु स्थान नथी ते अशुभ कर्मो नरक मां लई जनारा छे। देवताओनी निष्काम सेवा करवामां आवे तेने कर्म निर्मूला एटले के शुभ रूप होय, कर्मनो नाश करनार कहे छे। आवी सेवा थी इष्ट देवतानी भक्ति प्राप्त थाय छे। कौन कर्म फलनो भोगता छे अने कौन निर्लिप्त आतेनो उत्तर छे। श्रुति वाक्य छे के ब्रह्मनी उपासना करनार मनुष्य मुक्त थई जाय छे। जन्म मृत्यु जरा व्याधि शोक अने भय तेना पर प्रभाव पाड़ी सकता नथी। साध्वी, श्रुति मां भक्ति बे प्रकारनी कही छे, तेमां कोईनो विरोध नथी। एक निर्वाण प्रदा, निर्वाण पद आपनारे निर्गुण आत्म विषयक भक्ति छे, અને બીજી સારૂપ્ય પ્રદા એટલે કે સગુણ પ્રભુના સ્વરૂપને આપનારી ભક્તિ છે। મનુષ્ય આ બંનેનો અધિકારી છે। વૈષ્ણવને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ પ્રદાન કરનારી ભક્તિ પ્રિય છે, અને બીજા બ્રહ્મજ્ઞાની યોગીઓ નિર્ગુણ ભક્તિ ઈચ્છે છે। કોઈ પણ કર્મ બીજરૂપ છે, નિરંતર ફળ આપવું એ તેનો સ્વાભાવિક ગુણ છે, એ બીજું કશું નથી। પરંતુ પરમાત્મા ભગવાન શ્રી હરિ તથા ભગવતી પ્રકૃતિનું જ રૂપ છે। દેવી પ્રકૃતિ માયા વિશિષ્ટ બ્રહ્મ સ્વરૂપા છે, કર્મ પણ તેમનાથી ઉત્પન્ન થયું છે। શરીર એટલે કે દેહ તો હંમેશા નશ્વર જ છે। પૃથ્વી તેજ જળ વાયુ અને આકાશ આ પાંચ ભૂત સૃષ્ટિની રચનામાં સૂત્ર રૂપ છે, પરમાત્માની સૃષ્ટિમાં એનો ઉપયોગ થાય છે। કર્મ કરનાર જીવ દેહી છે, તેજ ભોગતા અને અંતર્યામી રૂપે ભોગવનાર પણ છે। સુખ અને દુઃખના સાક્ષાત સ્વરૂપ વૈભવનું બીજું નામ જ ભોગ છે, અને આત્મ સ્વરૂપે રહેવું નિષ્કૃતિ એ જ મુક્તિ છે। સત અસત આત્મા અને અનાત્માના ભેદને જાણવામાં જે કારણ છે તે જ જ્ઞાન છે। આ જ્ઞાનના અનેક ભેદ છે, ઘટપટાદિ વિષય તથા તેનો ભેદ જ્ઞાનના ભેદમાં કારણ કહેવાય છે। નિશ્ચય રૂપ બુદ્ધિ છે, તેને વેદમાં જ્ઞાન બીજ કહે છે। વાયુના જ વિભિન્ન રૂપ પ્રાણ છે, હિમના જ પ્રભાવથી પ્રાણીઓના શરીરમાં શક્તિનો સંચાર થાય છે। જે ઇન્દ્રિયોમાં મુખ્ય પરમાત્માનો અંશ, સંશયાત્મક કર્મોનું પ્રેરક, પ્રાણીઓ માટે નિવારી ન શકાય એવું અતિશય ચંચળ અદૃશ્ય તથા બુદ્ધિનું વિરોધી છે, તેને મન કહે છે। એ શરીરધારીઓનું અંગ તથા બધા જ કર્મોનું પ્રેરક છે। તે જ ઇન્દ્રિયોને વિષયોમાં જોડીને દુઃખી કરનારું હોવાથી તે શત્રુ જેવું છે, અને તે જ મન સત્કાર્યમાં જોડીને પ્રાણીને સુખી કરનાર હોય તે મિત્રરૂપ પણ છે। આંખ કાન ત્વચા એટલે કે ચામડી અને જીભ વગેરે ઇન્દ્રિયો છે। સૂર્ય વાયુ પૃથ્વી અને બ્રહ્મા વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ છે। જે પ્રાણ અને શરીરને ધારણ કરે છે તેને જીવ કહે છે। પ્રકૃતિથી પર જે સર્વવ્યાપી નિર્ગુણ બ્રહ્મ છે તેને પરમાત્મા કહે છે। એ કારણોના પણ કારણ છે। પુત્રી, તે જે પૂછ્યું હતું તે બધું શાસ્ત્ર પ્રમાણ મુજબ કહી દીધું, આ વિષય જ્ઞાનીઓ માટે પરમ જ્ઞાનપૂર્ણ છે। પુત્રી, હવે તું આનંદપૂર્વક પાછી ફરી જા। સાવિત્રીએ કહ્યું, પ્રભુ આપ જ્ઞાનના અથાહ સમુદ્ર છો, હવે હું આ મારા પ્રાણનાથ અને આપને છોડીને કઈ રીતે ક્યાં જાઓ? હું જે વાતો પૂછું આપ તેનો જવાબ આપવાની કૃપા કરો। જીવ ક્યાં કર્મના પ્રભાવથી કઈ કઈ યોનિઓમાં જાય છે? તાત, ક્યાં કર્મ સ્વર્ગ આપનારા છે અને ક્યાં નરકપ્રદ છે? ક્યાં કર્મના પ્રભાવથી પ્રાણી મુક્ત થઈ જાય છે તથા ગુરુદેવમાં ભક્તિ થવા માટે કયું કર્મ કારણ છે? ક્યાં કર્મના ફળ સ્વરૂપ મનુષ્ય યોગી બને છે અને અલ્પજીવી થવામાં ક્યાં કર્મ પ્રેરક છે? ક્યાં કર્મના પ્રભાવથી મનુષ્ય સુખી થાય છે અને ક્યાં કર્મથી દુઃખી થાય છે, ક્યાં કર્મથી મનુષ્ય અંગ વિનાનો, એક આંખ વાળો, બહેરો, આંધળો, પંગુ, ચિત્તભ્રમ, પાગલ તથા અત્યંત લોભી અને ચોર બને છે, તથા સિદ્ધિ અને સાલોક્યાદિ મુક્તિ પ્રાપ્ત કરવામાં ક્યાં કર્મ મદદ કરે છે, ક્યાં કર્મના પ્રભાવથી જીવ બ્રાહ્મણ બને છે અને ક્યાં કર્મથી તપસ્વી સ્વર્ગાદિ ભોગ પ્રાપ્ત કરવામાં ક્યાં કર્મ સાધન છે, ક્યાં કર્મથી મનુષ્ય વૈકુંઠમાં જાય છે, બ્રહ્મન ક્યાં સર્વોત્કૃષ્ટ કર્મથી ઉત્તમ એવો ગોલોક પ્રાપ્ત થાય છે, નરક કેટલા પ્રકારના છે તેની સંખ્યા અને નામ ક્યાં ક્યાં છે, કોણ ક્યાં નરકમાં જાય છે અને કેટલો સમય ત્યાં યાતના ભોગવે છે, ક્યાં કર્મના ફળથી પાપીઓના શરીરમાં કયો વ્યાધિ ઉત્પન્ન થાય છે, ભગવાન મેં આ જે જે પ્રશ્ન કર્યા છે બધાનો ઉત્તર આપવાની કૃપા કરો. અધ્યાય 27-28 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.